श्रीमद् देवी भागवत स्कंद नवमो अध्याय 43-44 भगवती स्वाहा तथा भगवती स्वधानु उपाख्यान तेमनु ध्यान पूजा विधान तथा स्तोत्रोनु वर्णन। नारद जी ए कहियु, प्रभो नारायण, आप रूप गुण यश तेज अने कांति थी संपन्न होवाने कारणे मारा माटे साक्षात नारायण ज छो। मुने, आप ज ज्ञानीओ सिद्धो तपस्वी अने वेदवेताओं में श्रेष्ठ छो। आपनी कृपा थी हूँ महालक्ष्मी नु अति अद्भुत उपाख्यान जाणी सक्यो। हवे आप अति योग्य अद्भुत उपाख्यान जाने, हवे आप योग्य समझो तो भगवती स्वाहा, भगवती स्वधा अने भगवती दक्षिणाना चरित्रों तथा तेमनु महत्व समझाओ। सुत जी कहे छे, मुनियो, नारद जी नी वात सांभळीने मुनिवर नारायण हसी पड़िया ने तेमणे पुराणोक्त उपाख्यान कहेवानो आरंभ कर्यो। भगवान नारायण कहे छे, मुने, सृष्टिकाळनो आ प्रसंग छे, देवताओने भोजन मळतुं न हतुं तेथी तेओ पहेला ब्रह्मलोकमां ब्रह्माजीनी मनोहर सभामां गया। मुने, ત્યાં જઈ તેમણે પોતાના ભોજન માટે બ્રહ્માજીને પ્રાર્થના કરી। તેમની વાત સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે બ્રાહ્મણો જે હવન કરે છે તેનાથી તમારા ભોજનની વ્યવસ્થા કરી દઈશું। ત્યાર પછી આ માટે બ્રહ્માજી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા। નારદજીએ પૂછ્યું, મુને, ભગવાન શ્રી હરિ પોતાની કળાથી યજ્ઞ રૂપે પ્રગટ થયા છે। બ્રાહ્મણો તે યજ્ઞમાં દેવતાઓને અર્પણ કરવા જે હવિ પ્રદાન કરતા હતા તેનાથી શું દેવોને તૃપ્તિ થતી ન હતી? ભગવાન નારાયણે કહ્યું, મુનિવર, બ્રાહ્મણો અને ક્ષત્રિયો વગેરે ભક્તિપૂર્વક જે હવન કરતા હતા તે દેવતાઓને પ્રાપ્ત થતું ન હતું, તેથી દેવતાઓ ઉદાસ થઈને બ્રહ્મસભામાં ગયા હતા અને ત્યાં જઈને તેમણે આહાર ન મળવાનું કારણ કહ્યું। બ્રહ્માજી દેવતાઓની પ્રાર્થના સાંભળીને ધ્યાન દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં ગયા। ત્યારે ભગવાને તેમને આદેશ કર્યો, બ્રહ્માજી તે પ્રમાણે ધ્યાન કરીને ભગવતી મૂળ પ્રકૃતિની ઉપાસના કરવા લાગ્યા। ત્યારે સર્વશક્તિ સ્વરૂપિણી ભગવતી સ્વાહા ભગવતી ભુવનેશ્વરીની કળાથી પ્રગટ થયા। તે પરમ સુંદરી દેવીના વિગ્રહની સુંદર શ્યામ કાંતિ હતી। તે મનોહર દેવીના મુખ પર હાસ્ય હતું। ભક્તો પર અનુગ્રહ કરવા માટે વ્યગ્રચિત ભગવતી સ્વાહાએ બ્રહ્માજીની સમક્ષ ઉપસ્થિત થઈને તેમને કહ્યું, પદ્મયોની, તમે વરદાન માગો। ત્યાર પછી બ્રહ્માજીએ ભગવતીની વાત સાંભળીને આશ્ચર્ય સાથે કહ્યું। બ્રહ્માજી બોલ્યા, તમે પરમ સુંદરી દેવી અગ્નિની દાહક શક્તિ બનો, તમારા વિના અગ્નિ આહુતિઓને ભસ્મ કરવા સમર્થ નથી। જે મનુષ્ય મંત્રના અંતમાં તમારા નામનું ઉચ્ચારણ કરીને દેવતાઓ માટે હવન પદાર્થો અર્પણ કરશે તે દેવતાઓને સહજ રીતે પ્રાપ્ત થઈ જશે। અંબિકે, તમે સર્વ સંપન્ન સ્વરૂપા શ્રી રૂપિણી દેવી અગ્નિના પત્ની બનો, દેવતાઓ અને મનુષ્યો તમારું હંમેશા પૂજન કરશે। બ્રહ્માજીની વાત સાંભળીને સ્વાહા ઉદાસ થઈ ગયા। ત્યાર પછી તેમણે પોતાનો અભિપ્રાય બ્રહ્માજીને કહ્યું। ભગવતી સ્વાહાએ કહ્યું, બ્રહ્મ, હું દીર્ઘકાળ સુધી તપ કરીને ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરીશ। તે પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય જે કાંઈ પણ છે તે બધું સ્વપ્નવત અને માત્ર ભ્રમ છે। આપ જગતની રક્ષા કરો છો। શંકરજીએ મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો છે। શેષનાગ અખિલ વિશ્વને ધારણ કરે છે। ધાર્મિક પુરુષોને ઓળખવાની ધર્મમાં શક્તિ છે। ગણેશ બધા દેવતાઓમાં અગ્ર પૂજા પામે છે। પ્રકૃતિ દેવી સર્વ પૂજ્યા છે। આ બધું ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસનાનું જ ફળ છે। આ બધા દેવતાઓ સારી રીતે ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરી ચૂક્યા છે। ભગવાન શ્રી કૃષ્ણના સેવક થવાથી જ ઋષિઓ અને મુનિઓ સર્વત્ર આદર પામે છે। તેથી હું પણ તે પરમ પ્રભુ શ્રી કૃષ્ણના ચરણ કમળનું ચિંતન કરવા ઈચ્છું છું। બ્રહ્માજીને આ પ્રમાણે કહીને તે કમળ મુખી देवी स्वाहा भगवान श्री कृष्ण ने उपासना करवा चल्या गया। तेमने एक पग पर उभा रही ने श्री कृष्ण ध्यान करता करता अनेक ध्यान करता अनेक वर्षों सुधी तप करियो। त्यारे प्रकृति थी पर निर्गुण पर ब्रह्म श्री कृष्ण ना तेमने दर्शन थया। कामदेव ना ईश्वर भगवान नो परम सुंदर रूप जोईने स्वाहा देवी कामयुक्त थई बेशुद्ध जेवा थई गया। कारण के तेमने भगवान ने घणा लांबा समय पछी जोया हता। लांबा समय सुधी तप करवाने लीधे क्षीण शरीर वाला स्वाहा देवी ना अभिप्राय ने सर्वज्ञ भगवान श्री कृष्ण समझी गया। तेमने स्वाहा देवी ने उठाड़ी ने पोताना खोड़ा मां बेसाड़ी दीधा। भगवान श्री कृष्ण बोलिया, कांते तुम्हें वाराह कल्प में मारा प्रिया थशो, तमारू नाम नागने जीती हसे, तमे राजा नागने जीत ना पुत्री थशो, अत्यारे तमे दाहिका शक्ति थईने अग्निना पत्नी बनो, मारी कृपा थी तमे मंत्रोनो अंग थईने पूजाशो, अग्निदेव तमने गृहलक्ष्मी बनावीने तमारी भक्ति भाव थी पूजा करशे, અને તમે પરમ સુંદર દેવી સાથે તેમને હાસ્ય વિલાસ કરવાનો સુયોગ પ્રાપ્ત થશે। નારદ આ પ્રમાણે સ્વાહા દેવી સાથે ચર્ચા કરીને ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થઈ ગયા। પછી તેમની આજ્ઞાથી ગભરાતા ગભરાતા અગ્નિદેવ ત્યાં આવ્યા અને સામવેદના વિધિ પ્રમાણે જગત જનની ભગવતીનું ધ્યાન કરવા લાગ્યા। ત્યાર પછી તેમણે દેવીની સારી રીતે પૂજા સ્તુતિ કરી। ત્યાર પછી ભગવતી સ્વાહા અને અગ્નિદેવનો મંત્ર વિધિથી વિવાહ સંસ્કાર સંપન્ન થયો। દેવતાઓના 100 વર્ષ સુધી અગ્નિ સ્વાહા દેવી સાથે આનંદ કરતા રહ્યા। પરમ સુખપ્રદ નિર્જન સ્થાનમાં રહેતા સ્વાહા દેવી અગ્નિદેવના તેજથી ગર્ભવતી થયા। 12 દિવ્ય વર્ષો સુધી તે ગર્ભને ધારણ કરી રહ્યા। ત્યાર પછી દક્ષિણાગ્નિ ગાર પ્રત્યાગ્નિ આહવની આગ્નિના ક્રમથી મનોહર પરમ સુંદર 5 પુત્ર ઉત્પન્ન થયા। ત્યારે ઋષિ મુનિઓ બ્રાહ્મણો તથા ક્ષત્રિયો વગેરે શ્રેષ્ઠ વર્ણના લોકો સ્વાહાંત મંત્રનો ઉચ્ચારણ કરીને અગ્નિમાં હવન કરવા લાગ્યા અને દેવતાઓને તે દ્વારા આહાર પ્રાપ્ત થવા લાગ્યો। જે પુરુષ પ્રસિદ્ધ એવા સ્વાહા મંત્રનું ઉચ્ચારણ કરે છે તેને માત્ર મંત્રના ઉચ્ચારણ માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે। જે રીતે વિષહીન સર્પ, વેદહીન બ્રાહ્મણ, પતિ સેવાવિહીન સ્ત્રી, વિદ્યાવિહીન પુરુષ તથા ફળ અને ડાળ વિનાનું વૃક્ષ નિંદાને પાત્ર છે, તેમ સ્વાહાહીન મંત્ર પણ નિંદાને પાત્ર છે। સ્વાહા વિનાનો યજ્ઞ નિષ્ફળ માનવામાં આવે છે। પછી તો બધા બ્રાહ્મણ પ્રસન્ન થઈ ગયા અને દેવતાઓને આહુતિઓ મળવા લાગી। મુને ભગવતી સ્વાહાનું ઉપાખ્યાન કહી સંભળાવ્યું, આ પ્રસંગ સુખ અને મોક્ષ આપનાર તથા રહસ્યપૂર્ણ છે, હવે તમારે શું જાણવાની ઈચ્છા છે? નારદજીએ કહી, પ્રભુ મુનીશ્વર, હવે મને ભગવતી સ્વાહાની પૂજાનો વિધિ ધ્યાન અને સ્તોત્ર જેના વડે અગ્નિદેવે તેમની પૂજા સ્તુતિ કરી હતી તે કહેવાની કૃપા કરો। ભગવાન નારાયણ કહે છે, બ્રહ્મન મુનિવર, ભગવતી સ્વાહાનું ધ્યાન સ્તોત્ર અને પૂજાનું જે વિધાન સામવેદમાં કહેવામાં આવ્યું છે તે હું તમને કહું છું, સાવધાની પૂર્વક સાંભળો। મનુષ્ય ફળની પ્રાપ્તિ માટે સર્વ યજ્ઞોના આરંભમાં શાલિગ્રામની પ્રતિમાનું અથવા તો કળશ પર ભગવતી સ્વાહાનું પૂજન કરીને યજ્ઞનો આરંભ કરવો। ધ્યાન આ પ્રમાણે કરવું, મંત્રોના અંગો સાથે જોડાયેલા મંત્ર સિદ્ધિ રૂપ સિદ્ધિ હોય સિદ્ધિ આપનારા મનુષ્યને કર્મોના ફળ આપનારા શુભ સ્વાહા દેવીનું ધ્યાન કરું છું। આ પ્રમાણે ધ્યાન કરીને મૂળ મંત્રથી પાદ્ય વગેરે અર્પણ કરીને પછી સ્તોત્રનો પાઠ કરવાથી મનુષ્યને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। મૂળ મંત્ર આ પ્રમાણે છે, ઔમ હ્રીમ શ્રીમ વહિન્નજાયાયે દેવ્યે સ્વાહા। આ મંત્રથી ભક્તિપૂર્વક જે ભગવતી સ્વાહાની પૂજા કરે છે તેના સર્વે મનોરથ નિસંદેહ પૂરા થઈ જાય છે। અગ્નિદેવ કહે છે, સ્વાહા અગ્નિપ્રિયા અગ્નિજાયા સંતોષકારીણી શક્તિ ક્રિયા કાલરાત્રિ પરિપાક કરી ध्रुआ गति निर्दाहिका दहन क्षमा संसार सार रूपा घोर संसार तारिणी देव जीवन रूपा ने देव पोषक कारिणी भगवती स्वाहाना सोल नाम छे। आनो पाठ करनार पुण्यात्मा पुरुष आ लोकमा ने परलोकमा पण सर्व सिद्धिओ ने प्राप्त करे छे। वहन्नी रुवाच स्वाहा वहन्नी प्रिया वहन्नी जाया संतोष कारिणी शक्ति ही क्रिया काल दात्री परिपाक करी ध्रुवा गति ही सदा नराणां च दाहिका दहन क्षमा संसार सार रूपा च घोर संसार तारिणी देव जीवन रूपा च देव पोषण कारिणी षोडशे तानि नामानि यः पठे तेद भक्ति संयुक्तः सर्व सिद्धि भर्व देवे तस्य इह लोके परत्र च। स्कंद 9 अध्याय 43 श्लोक 50-53 भगवान नारायण कहे छे हे मुने, भगवान नारायण कहे छे मुने हवे भगवती स्वधानु उत्तम आख्यान कहू छू सांभळो। पितरो माटे आ तृप्ति आपनारू श्राद्ध अन्नना फळने वधारनारू छे। जगत सृष्टा ब्रह्माजी सृष्टिना आरंभमां सात पितृओनुं सर्जन कर्युं हतुं। चार तो मूर्ति रूप हता ने त्रण तेज स्वरूप सुख रूप अने मनोहर ते सात पितृओने जोईने तेमना भोजन माटे तर्पण पूर्वक श्राद्ध उत्पन्न कर्युं। स्नान तर्पण श्राद्ध देव पूजन तथा दररोज त्रिकाल संध्या ब्राह्मणोनुं परम कर्तव्य छे एम श्रुतिमां कह्युं छे। जे ब्राह्मण नित्य त्रिकाल संध्या श्राद्ध तर्पण बलि तथा वेद ध्वनि करतो नथी ते अजगर समान छे। नारद देवीनी सेवा विहीन तथा भगवान ने भोग धराव्या विना भोजन करनार व्यक्ति आजीवन अपवित्र छे। आ प्रमाणे ब्रह्माजी पितृओना आहार माटे श्राद्ध वगैरेनु विधान करीने चाल्या गया, परंतु ब्राह्मण वगैरे द्वारा श्राद्ध द्वारा अपातो आहार पितृओने मळतो न हतो। તેથી પિતૃઓની શુદ્ધા શાંત ન થવાથી તેઓ બ્રહ્માજીની સભામાં ગયા। તેમણે ત્યાં જઈને બ્રહ્માજીને બધી હકીકત કહી। ત્યારે વિધાતા બ્રહ્માજીએ એક પરમ સુંદર માનસ કન્યા ઉત્પન્ન કરી। સેંકડો ચંદ્રમાની પ્રભા જેવા મુખવાળી તે દિવ્ય કન્યા યૌવન સંપન્ન હતી। તે સાધવી દેવીમાં વિદ્યા ગુણ બુદ્ધિ અને રૂપ પૂર્ણપણે વિદ્યમાન હતું। શ્વેત ચંપા જેવો તેમનો ઉજ્જવળ વર્ણ હતો। તેમણે રત્નોના આભૂષણો પહેર્યા હતા। મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબાના અંશરૂપા દેવીના મુખ પર હાસ્ય હતું। સદા વિશુદ્ધ વરદાન આપનાર અને કલ્યાણ સ્વરૂપિણી તે દેવીનું નામ સ્વધા રાખવામાં આવ્યું। ભગવતી લક્ષ્મીના બધા જ શુભ લક્ષણોથી આ દેવી સંપન્ન હતા। તેમણે પોતાના ચરણ સતદલ કમળ પર રાખ્યા હતા। તેમના નેત્ર અને મુખ ખીલેલા કમળ જેવા સુંદર હતા। તેમને પિતૃઓની પત્ની બનાવી બ્રહ્માજીએ પિતૃઓને સંતુષ્ટ કરવા માટે આ તૃષ્ટિ સ્વરૂપિણી દેવીની પત્ની રૂપે તેમને સોંપી દીધા અને બ્રાહ્મણોને ગુપ્ત ઉપદેશ કર્યો કે અંતમાં સ્વધાયુક્ત મંત્ર ઉચ્ચારીને પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરવું। ત્યારથી બ્રાહ્મણો એ જ ક્રમથી પિતૃઓને શ્રાદ્ધ વગેરે અર્પણ કરે છે। આ પ્રમાણે દેવતાઓ માટે વસ્તુ દાનમાં સ્વાહા અને પિતૃઓ માટે સ્વધા શબ્દનું ઉચ્ચારણ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ત્યાર પછી દેવતા પિતૃઓ બ્રાહ્મણ મુનિ અને મનુષ્યોએ ખૂબ જ આદરપૂર્વક તે શાંત સ્વરૂપિણી ભગવતી સ્વધાની પૂજા અને સ્તુતિ કરી। દેવીની કૃપાથી તે બધાને અત્યંત સંતોષ થયો। તેમની બધી જ મનોકામના પૂરી થઈ ગઈ। મુને આ પ્રમાણે ભગવતી સ્વધાના સંપૂર્ણ ઉપાખ્યાનનું વર્ણન મેં તમારી સામે કર્યું। આ ઉપાખ્યાન દરેકને માટે કલ્યાણપ્રદ છે। હવે શું સાંભળવા ઈચ્છો છો? નારદજીએ કહ્યું, વેદ વેતાઓમાં શ્રેષ્ઠ મહામુને, હવે હું ભગવતી સ્વધાની પૂજાનું વિધાન ધ્યાન અને સ્તોત્ર સાંભળવા ઈચ્છું છું, તે કહેવાની કૃપા કરો। ભગવાન નારાયણે કહ્યું, બ્રહ્મન, દેવી સ્વધાનું ધ્યાન અને સ્તવન મંગળમય છે। આસો માસનો આપણો ભાદરવા કૃષ્ણ પક્ષમાં 13મા દિવસે મઘા નક્ષત્રમાં અથવા શ્રાદ્ધના દિવસે પ્રેમપૂર્વક દેવી સ્વધાની પૂજા કરીને શ્રાદ્ધ કરવું જોઈએ। જે અભિમાની બ્રાહ્મણ સ્વધા દેવીની ઉપાસના કર્યા વિના શ્રાદ્ધ કરે છે તેનું શ્રાદ્ધ તર્પણ સફળ થતું નથી. ભગવતી સ્વધા બ્રહ્માજીના માનસ પુત્રી છે, એ હંમેશા તરુણ અવસ્થા યુક્ત હોય છે. પિતૃ હંમેશા એમની પૂજા કરે છે, એમની કૃપાથી જ શ્રાદ્ધનું ફળ મળે છે, એવા દેવીની હું ઉપાસના કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને શાલિગ્રામ અથવા મંગળ કળશ પર એમનું આહ્વાન કરું, ત્યાર પછી મૂળ મંત્રથી પાદ્ય વગેરે ઉપચારોથી એમનું પૂજન કરવું જોઈએ. મહામુને ઓમ હ્રીમ શ્રીમ કલીમ સ્વધા દેવ્યે સ્વાહા આ મંત્રનું ઉચ્ચારણ કરીને એમની પૂજા સ્તુતિ અને પ્રણામ કરવા બ્રહ્મપુત્ર વિજ્ઞાની નારદ હવે સ્તોત્ર સાંભળો. આ સ્તોત્ર મનુષ્ય માટે સર્વ અભિલાષા પૂરી કરનારું છે. પૂર્વ કાળમાં બ્રહ્માજી આ સ્તોત્રનો પાઠ કર્યો હતો. ભગવાન નારાયણ કહે છે, નારદ, સ્વધા શબ્દના ઉચ્ચાર માત્રથી મનુષ્યને તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે છે. તે સર્વ પાપોથી મુક્ત થઈને વાજપેયી યજ્ઞના ફળનો અધિકારી બને છે. સ્વધા સ્વધા સ્વધા આ પ્રમાણે ત્રણ વાર ઉચ્ચારણ કરવાથી શ્રાદ્ધ બલિ અને તર્પણનું ફળ મનુષ્યને પ્રાપ્ત થઈ જાય છે. શ્રાદ્ધના દિવસે જે પુરુષ સાવધાન થઈને સ્વધા દેવીના સ્તોત્રનું શ્રવણ કરે છે તેને નિશ્ચિંતપણે શ્રાદ્ધનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય સ્વધા સ્વધા સ્વધા પવિત્ર નામનું ત્રિકાળ સંધ્યા પ્રમાણે ઉચ્ચારણ કરે છે તેને પુત્રવતી સદગુણી અને પતિવ્રતા પત્ની પ્રાપ્ત થાય છે. દેવી, તમે પિતૃઓ માટે પ્રાણ સ્વરૂપ અને બ્રાહ્મણનું જીવન છો. તમે શ્રાદ્ધના અધિષ્ઠાત્રી દેવી છો. તમારી જ કૃપાથી શ્રાદ્ધ અને તર્પણ વગેરેનું ફળ મળે છે. સુવ્રતે, તમારો વિગ્રહ નિત્ય સત્ય અને પુણ્યમય છે. તમે સૃષ્ટિના સમયમાં પ્રગટ થાઓ છો અને પ્રલય કાળમાં તમારો તિરોભાવ થઈ જાય છે. હે પ્રણવ રૂપા, સ્વસ્તિ સ્વાહા સ્વધા અને દક્ષિણામયી દેવી, તમને નમસ્કાર હો. ચારે વેદો દ્વારા કર્મફળ સંપન્ન કરવા માટે તમારી નિયુક્તિ થઈ છે. કર્મોની પૂર્તિ માટે જ ઈશ્વરે તમારા ચાર રૂપ બતાવ્યા છે. સ્વધા સ્વધા સ્વદે ત્વયમ ત્રિસંધ્યમ યહ પઠેન્નર પ્રિયામ વિનીતામ સલભેત સાધ્વીમ પુત્ર ગુણાન્વિતામ પિતૃણામ પ્રાણ તુલ્યા ત્વમ દ્વિજ જીવન રૂપિણી શ્રાદ્ધાધિષ્ઠાતૃદેવી ચ શ્રાદ્ધાદિનામ ફલપ્રદા નિત્યા ત્વમ સત્ય રૂપાસી પુણ્ય રૂપાસી સુવ્રતે આવિર્ભાવ વિભાવ તિરોભાવો સૃષ્ટો ચ પ્રલયે તવ ઓમ સ્વસ્તિષ્વ નમઃ સ્વાહા સ્વધા ત્વમ દક્ષિણા તથા નિરૂપિતાશ્વ તુર્વેદેહ પ્રશસ્તાહ કર્મિણામ પુનઃ કર્મ પ્રુત્યર્થે મે વાતા ઈશ્વરેણ વિનિર્મિતા સ્કંદ 9 અધ્યાય 44 શ્લોક 30 થી 34. આ પ્રમાણે સ્વધા દેવીનો મહિમા ગાઈને બ્રહ્માજી પોતાની સભામાં વિરાજમાન થઈ ગયા. દરમિયાન સહજ રૂપે ભગવતી સ્વધા તેમની સામે પ્રગટ થઈ ગયા. ત્યાં પિતામહે તે દેવીને પિતૃઓને સમર્પિત કરી દીધા. તે દેવીની પ્રાપ્તિથી પિતૃ અત્યંત પ્રસન્ન થઈ આનંદ વિભોર થઈ ગયા. આજ ભગવતી સ્વધાનું સ્તોત્ર છે. જે પુરુષ એકાગ્રચિત આ સ્તોત્રને સાંભળે છે તેને સર્વ તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે, તેના સર્વ મનોરથ પૂરા થાય છે. અધ્યાય 43-44 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.